જૂના જતા હોય છે તો બનવા લઈ જવા પછી જૂના ચિંતા કરતા જૂના લાવો જૂના જ છો અમારો એક શબ્દ યુદ્ધ ના હોય તમને ના સમજાય બની છે પણ શાસ્ત્ર ના આધાર ને શાસ્ત્ર અમારી લખાય સંજોગો ભેગા થાય અને તેથી જે કાર્ય થાય ઉપરાંત કહેવાય અને સંજોગો ભેગા થાય તેથી જે કાર્ય થાય તેમાં જે ધ્યાન ઉત્પન્ન થાય એ સુધાર છે એ પુરુષાર્થની અસર શું તમારી તમારી પાસે પૈસા હોતા નથી લોકો દાન આપે છે લોકો 5,000 દાન આપે 5 રૂપિયા લોકો 5,000 દાન આપે છે ત્યારે હું પૂછું છું 5,000 દાન શું આપી દીધું કેસી મને દબાણ થી આપી દે હું આપું એવો માણસ નથી કયું ધ્યાન ઉત્પન્ન થયું એને ધ્યાન કર્યું ઉત્પન્ન થયું એના અને તમે 5 રૂપિયા આવ્યા તમને મેં કહ્યું શું તમે આપી મારી પણ હોય તો 1,00,000 આપશે એ તમારું ધ્યાન ઉત્પન્ન થયું તમારું પણ દરેક ક્રિયાનું ધ્યાન ઉત્પન્ન થાય ચાર પ્રકારનું ધ્યાન છે તેમાં એક પ્રકાર તો થતો જ નથી માણસ એ તો ભગવાન થયા પછી થાય છે મારી પાસે આવ્યા પછી પણ થાય છે એને શુક્લ ધ્યાન કહેવામાં આવે છે પણ દરરોજ ધ્યાન આર્થ ધ્યાન ધર્મ ધ્યાન આ 3 પ્રકારના ધ્યાન મનુષ્યો માટે છે આખા જગતના તમામ મનુષ્યો માટે છે ચાર પ્રકારના ધ્યાન વિશે સમજાવો કે છે ગઢવી નલાયક છે ઈશ્વર છે આમ છે તેમ છે બધું બોલે ત્યાંથી ગુસ્સો એ પ્રારંભ છે શું છે અને ગુસ્સામાંથી ધ્યાન ઉત્પન્ન થાય છે રૌદ્ર ધ્યાન એ રૌદ્ર ધ્યાન ઉત્પન્ન થાય રૌદ્ર ધ્યાન એટલે શું કે પારકાને પોતાના પારકા સુખો પોતાને લઈ લેવા શું કહ્યું પારકા સુખ હોય એ પોતાને લઈ લેવા અગર કોઈ સુખ્યો હોય તેને સુખ પડાવી નાખવું પોતે લેવું નહીં પડાવી નાખવું અગર તો અનર્થ દંડ કરવો અનર્થ ક્રિયા એ અનુભવ આવી ગયું એ આ બધા જ ભાવો છે રૌદ્ર ધ્યાનમાં છે વેપારી આમ લોકડું ખેંચે છે શું કા ખેંચતો કસર કરતો હશે આમ લોકડું ખેંચે છે આમ ખેંચ ખેંચ કરે એટલે હું કસરત કરું છું કાંક ના સાહેબ શું કરું છું કાંક 40 મીટર છે એ આપણું વધારે કરવાનું એ રોગ ધ્યાન છે શું છે પારકાનું કંઈ પડાય દેવું પારકાના સુખ ને પારકાના પૈસા ને ભરાઈ ગયું એ બધું રોગે ત્યાં આપે ધ્યાન તમે તમે કહ્યું છે બરાબર મહેમાન આવે છે ધર્મ ધ્યાન કરવા માટે મંદિરે જાય છે ભગવાન રૌદ્ર ધ્યાન લઈને આવે છે અને કેટલાક માણસો સાતા દર્શન કરતા હશે અને એવું તમને ભય હોય તો ધૂળો ઘેરી ભરી જાઓ ને એમને ઘર ભરે જાઓ તમે કોઈ ભગવાન એવું ના નથી કે તમે ધૂળો ઘેર કાઢી જાય તો વાંધો નથી તમારે ઘરે જોડા પણ જોડા મારો હું જોડો જતો તમે નવો દેવો ઉઠો છો ને શું જતો વ્યાખ્યા નવો કરવા ગયો પછી મારે જ્ઞાન થતા પહેલા હું તો બહાર નીકળ્યો મને કે કાકા શું ખોળો છો મેં તું બૂટ ત્યાં ધવાનો બૂટ નવો વર્ષે તમે ખાતા ત્યાં પહેલો પડી જાય છે તારું કલ્યાણ થઈ ગયું આજે આવું ઇનામ કોઈ મળ્યું નથી આ પહેલું ફર્સ્ટ થઈ કોઈ મળ્યું નતું ઇનામ મળ્યું મને આમ થાય બહુ સારું થઈ જાય પણ મુશ્કેલી છે થઈ ગયું ત્યારે લોંગો જ પહેરતો લોંગકોટ અને બુટ વગરના માણસ એટલે પછી કઈ મન તો સ્વાભાવિક શાંત ગયો એ દુકાનદારો કે બુટ બુટ મંદિરમાં ગયું એટલે મેં કહ્યું બધા લોકો આ કલ્પના ઉભી થશે જાતે નહીં હવે ધર્મ ધ્યાન કોને કહેવાય કે તમને કહ્યું કે આ યુઝલેસ છે તમામ છે તેમ છે તે વખતે તમને આ શાસ્ત્રનું જ્ઞાન આપે થાય કેવું કે ભાઈ આ તો મહારાજ કર્મનો ઉદય છે અમુક માણસ જે બોલે છે એ ઉદય કર્મ મારું જ છે શું કે એટલે એવો તમને જાગૃતિ આવે કે આ ગાળો પડે છે પણ મારું જ કર્મ તો ઉદય છે એ તો નિમિત્ત છે એટલું જો સમજાય અને તમારું મન પરિણામ શાંત થયા કે એને ધર્મ ધ્યાન કહેવામાં આવે ખરેખર હકીકતમાં એમ જ છે કોઈ પણ માણસ ગાળો દે કોઈ પણ માણસ પડાવી દે કોઈ પણ માણસ તમારું જે કરે છે એ તમારું જ ફળ છે એ નિમિત્ત છે આ બીજા બધા અને નિમિત્તને બધો ભરવા એ ભયંકર ગુનો છે નિમિત્તને બધો ભરવા એ ગુનો નથી આખું જગત નિમિત્તને જ બધો ભરે સાધુ સંન્યાસી આચાર્ય વાચાર્ય બધા નિમિત્તને જ બધા ભરે નિમિત્તને બધો હું કેટલા લક્ષ્મી પર શીખેલો એમનું કૂતરું પાડેલું હોય ખેતી લીધે અને રમાડ રમાડ કરતા હોય અને હું બેઠો હોય મારે કઈ કામ હોય તો અમે જીતી તમારું કૂતરા હોય તો મને રીત કરે પછી ના કરે પછી મારે કામ સાથે કરતા ના કરે કૂતરા એટલે પછી મેં શું કર્યું મોડું છે ને અહીંયા ગયું કૂતરાનું કૂતરું અહીંયા ગયું હતું એવું મચેડ્યું ખરેખર એ કૂતરા એ કૂતરું નિમિત્ત ને સમજી શકતું નથી કે આ કોણ બચે છે ને, એટલે બધું ત્યાં ભરી જાય. ત્યાંથી હું આઠ વાગે ઉપર નિમિત્તે બધું ભરવાનું શું કરું, ત્યાં નિમિત્તે બધું ભરવું એટલે શું આનો શું દોષ એક અમુક લાગણી લાગણી એવું હોય છે દ્રષ્ટિઓ કે હાર મારનાર તરફ જ જાય છે. ત્યાંથી ગોળી આવી ને ત્યાં નિશાન એટલે બધા કઈ એવા બધા જાનવરો કઈ એવા નથી બધા અમુક અમુક દિવસ બચે. બાકી નિમિત્ત આ મનુષ્યો જ બધા નિમિત્તના જ પ્રશ્નો કર્યા કરે છે. ઇન્કમટેક્સ ઓફિસ દંડી કરે છે, એનો શું ગુનો હું આ શું ગાળો પડું છું, નલાયક છે, સારો આમ છે, એક રકમ 15,000 તરીકે જોવામાં આવી છે ના, તે મારે ખરે ખરી હતી, છતાં એના પર એમ જ લાગ્યું શંકાસ્પદ પડી દે 4,000 એટલે અમારો જે ઇન્કમ ટેક્સ નો એક્સપર્ટ હતો પછી મને મળ્યા આવું બોલતા હતા કે પોતે કરે એટલે નિમિત્ત ને બધું કોઈને ગાળો પડે જેવું છે નહીં, જે ગાળો પડો છો તમે નિમિત્ત છે બધો ભરો છો, તમે મનનું સમાધાન થાય છે વાત હવે કેટલા વખત બધો બચો હવે શું થશે તમે બધું ભરી દેવાનું પણ ભરાઈ ગયા પછી ખબર પડશે સારું કારણ કે એના માટે જાગૃતિ જોઈએ. હવે જાગૃતિ હું તમને જ્ઞાન માં આપીશ, જાગૃતિ જ્ઞાન એટલે જાગૃતિ છે. આખું જગત ઉભારી હોય છે ઉભે છે બાવો બાવી સાધુ સંન્યાસી બધા ઉભારી હોય ઉભે છે એટલી બધી અજાગૃતિ છે. શુક્ર ધ્યાન નું કહો, શુક્ર ધ્યાન બાકી રહ્યું એ કહો કે છે શુક્ર ધ્યાન ધર્મ ધ્યાન જો કશું કરવું પડ્યું ધર્મ ધ્યાન માં ધર્મ ધ્યાન માં કશું કરવું પડે છે તેવા એ તમને જાણો પડે મળી ને જો સાચી સંકલ્પ પૂરક રહો તો ધર્મ ધ્યાન ઉત્પન્ન થાય છે અને નહીં તો રૌદ્ર ધ્યાન તાર મહેનત નહીં કરવી પડે ધર્મ ધ્યાન માટે. ધર્મ ધ્યાન માટે મહેનત નહીં કરવી પડે અને મહેનત કરવી હોય તો ભગવાનની સામે સામા દર્શન કરવા જાઓ અને સાચા ભાવથી કરો કે ધ્યાન ઉત્પન્ન થાય. આજે તમારું સ્વરૂપ નું તમે ભાન થાય સ્વરૂપ નું જો એ ભાન થયા પછી એનું જ લક્ષ થયા કરે હું આ છું આ છું આ છું એ લક્ષ એવું એને ધ્યાન કહેવાય છે. કેવું એ એનું નામ શુક્લ ધ્યાન છે. હું જ્ઞાનદાન છું એ નહી, પણ હું આ છું એવું રસ રહેવું છે. શુક્લ ધ્યાન છે, શુક્લ ધ્યાન પ્રત્યક્ષ મુખ નું કારણ છે. ધર્મ ધ્યાન પરોક્ષ મુખ નું કારણ છે. ધર્મ ધ્યાન એ પરોક્ષ મુખ નું કારણ છે, શુક્લ ધ્યાન પ્રત્યક્ષ મુખ નું કારણ છે, લૌકિક ધ્યાન નરગતિ નું કારણ છે, આત્મધ્યાન જાનવર ગતિ નું પશુ ગતિ નું કારણ છે. એટલે જે અનુકૂળ આવે જે ગતિમાં જવું હોય ત્યારે શું છે ભાઈ પૂછે છે, ધર્મ ધ્યાન ટકતું નથી એના માટે શું કરવું? ધર્મ ધ્યાન ટકતું નથી એના માટે શું કરવું? ટકતું નથી, ધર્મ ધ્યાન ટકતું નથી. નથી ટકતું એટલે કયું ધ્યાન પહેરી જાય? રૌદ્ર ધ્યાન. રૌદ્ર ધ્યાન તો પછી ધર્મ ધ્યાન કરીને શું કામ છે? રૌદ્ર ધ્યાન છે તો આપણું ટિકિટ આવી ગઈ, આપણી ટિકિટ આવી ગઈ. ટિકિટ બદલાવાની છે, એના માટે પોતે સ્વરૂપ નું જ્ઞાન કરવું છે. બાકી રૌદ્ર ધ્યાન થાય અને ધર્મ ધ્યાન વધારે એવું બંધ બની શકે નહીં. અગર તો અમારી પાસે કઈ આજ્ઞા લેવી છે, આજ્ઞા લેવી છે, હે આજ્ઞા આપી રહી છે. અને અમારી આજ્ઞા મળો એ ધર્મ જ્ઞાન જ ગણાય છે. કેવું કહે? અમારી એક પણ આજ્ઞા તો પાડો હું કઉ રાત્રે બે વખત પિતા કરવા જઈને કઈ વખત ના જશો એમ પણ કરો તમારે શું ધ્યાન? હું કઉ રાત્રે પાણી ના પીશો તમને પીવો તમે ચાલુ હશ જ્ઞાની પુરુષ ની આજ્ઞા આપો. આજ્ઞા આપો કે છે પાઠક, કે છે આજ્ઞા આપો પાઠક, કે છે આજ્ઞા આપો પાઠક. રાઠોડ સાહેબ કે છે આવી આજ્ઞા આપો. જરૂર છે ને કે જેના જ્ઞાન ન લેવું હોય તે આજ્ઞા લઈ લેવું. જ્ઞાન લેવું છે, કારણ કે જ્ઞાન નો આધાર આવ્યા પછી આગ્રહ નો આધાર જરૂર નથી. જેને જ્ઞાન નો આધાર નથી તેને કોઈ પણ આધાર જોઈએ એટલા માટે અમે આજ્ઞા આપીએ. ઠીક છે, એને પડી નહીં જાય એવી આજ્ઞા આપીએ. એને પૂછીએ તને શું શું નથી ભાવતું એવું પૂછી દે. સાહેબ કે કારણ વાળું શાક તો હું બહુ કારણ વાળું શાક નો ત્યાગ કરી દે. નથી ભાવતું તેનો ત્યાગ કરાવડાવું એ અમારી આજ્ઞા પર બહુ થઈ ગયું. અમે એને કઈ પણ ના ભાવતું હવે 12:30 થયા છે દાદા થાક્યા છે અમારું કેવું ધ્યાન? એ કે 12:30 થયા છે અને દાદા થાક્યા છે, થાક્યા હશે એવું થયું તે કયું ધ્યાન કહેવાય? ધર્મ ધ્યાન. એ ધ્યાન તો એ ધ્યાન ધર્મ ધ્યાન ગણાય. ધર્મ ધ્યાન બહુ મોટું ધર્મ ધ્યાન ગણાય. દાદા થાક્યા થયું ધ્યાન તમને સારા બહુ મોટું ધર્મ ધ્યાન. અને કોઈક ને એમ થાય આખો દરવાઈને બેસી રહ્યો કોઈ રહ્યો નશો થાક રહ્યો એ કાલે પરીક્ષા થઈ ગઈ દાદા. આ તો મન છે, મન શું ના વિચારે. મન ના ફાધર બધું ઓળખે એ ભગવાન થાય. મન નું જે ફાધર મધર એને જો ઓળખે તો પણ ભગવાન થાય. થઈ ગયો તે ડિસ્ચાર્જ છે. ડિસ્ચાર્જ એટલે ડિસ્ચાર્જ થઈ ફળ આપી સાતા સાતા વેદી નું ફળ આપી એનાથી કર્મ બંધાય છે. આત્મ સ્વરૂપ કર્મ બંધાય, હિંસા થાય જ ને. આત્મ સ્વરૂપ થી હિંસા જ થાય છે. આત્મ સ્વરૂપ જે થયો તેને હિંસા એનાથી થાય જ નહીં. આપણે એમનું એવું કેવું છે કે જેને આત્મજ્ઞાન થયું હોય એ છે તો રાત્રિ ભોજન કરે જ નહીં, કારણ કે બહુ જ જીવ હિંસા થાય એમાં. આત્મજ્ઞાન થયા પછી કોઈ કાયદા અડતા નથી. આ જ્યાં સુધી દેહાદ્યાસ છે ત્યાં સુધી બધા કાયદા શાસ્ત્ર, અને ત્યાં સુધી બધા કર્મો અડે છે. આત્મજ્ઞાન થયા પછી કોઈ શાસ્ત્ર નો કાયદો નથી, કર્મ અડતું નથી. મને જૈન આચાર્ય પૂછે છે કે અમે છે ઉઘાડે ભેગે ફરીએ છીએ, અને આપ છે તે જ્ઞાની થઈ અને મોટરો ભરો છો. ના ના, મોટરો ભરો છો. એ મોટર નીચે કેટલી કેટલા જીવ હિંસા થતી છે એની જવાબદારી કોની કે છે? સર, મારે એમને એમ કહેવું પડે છે કે તમે શાસ્ત્રમાં જોઈ લેજો કે આત્મ સ્વરૂપ એવા જ્ઞાની પુરુષની જવાબદારી કેટલી છે. શાસ્ત્રમાં સ્વરૂપ સુધી જોઈ લેજો. પણ અમને થોડું સમજાવો ને તમે, પછી અમે શાસ્ત્રમાં જોઈ લઈશું. સર, હું એમને કહું છું કે તમને હિંસા લાગે છે તેથી ઉગાડે પગે ભરો, તેથી ઉગાડે ભરો. પગ તમારા છે, મારા છે, તમે તમારા દેહ છે અને તમારા પગ છે, એટલે તમને વટાઈ જવાની દાખી છે, અને વટાઈ જાય છે એટલે તમને જવાબદારી તમારી. કારણ પગ તમારા છે. મેં તો આ દેહ અને પગ મારા છે એવું 20 વર્ષથી એનો દસ્તાવેજ ફાડી નાખેલા, એટલે એની જવાબદારી જ નહીં ને. જો માલકી ભાવનો ગુનો લાગુ થાય, માલકી ભાવ નથી ત્યાં ગુનો. અને આત્મ સ્વરૂપ તો એટલું સુક્ષ્મ સ્વરૂપ છે કે અગ્નિ ની અંદર આગ પાર નીકળી જાય તો કશું ના થાય. બોલો તો આગળ હિંસા શી રહે? આ તો સ્થૂળ સ્વરૂપ થી હિંસા રહે. પોતાનું સ્વરૂપ સ્થૂળ છે એવું છે, અને જ્યાં દેહાદેહ સ્વભાવ છે ત્યાં આગળ હિંસા રહે. એમ થતું તો કોઈ મોક્ષ જ ના રહે. પણ બહુ સુંદર વ્યવસ્થા છે મોક્ષ ની. આ તો અત્યારે તમે જે જગ્યાએ બેઠા ત્યારે એની બધી વાત સમજાય નહીં. જે જગ્યાએ બેઠા છો ત્યાંથી આત્મ સ્વરૂપ થયા પછી બધી સમજી જાય, ખુલ્લું થઈ જાય. બીજી કઈ શંકા શું છે? બીજી શંકા શું છે આપને? કહો. બેન પૂછે છે કે આત્મ સાક્ષાત્કાર થાય પછી કયા અનુભવો થાય? આત્મ સાક્ષાત્કાર થાય પછી કયા અનુભવો થાય છે? અત્યારે જે અનુભવ છે એ બધા ઉડી જાય. આ મારો છોકરો છે ને, આ મારો મામો છે ને, આ બધા અનુભવ ઉડી જાય. આ મેં કર્યું, આ ફાણું કર્યું, આ ફાણું કર્યું, બધું અનુભવ બધા ઉડી જાય. જય સચિદાનંદ. આ બધા અનુભવ ઉડી જાય, જે અત્યારે અનુભવ થઈ રહ્યા છે બધા ઉડી જાય. પરમાત્મા અનુભવ કેવા થાય છે? અત્યારે જે અનુભવ છે એમાં એક અનુભવ તો ના હોય, ચિંતા ના હોય, ઉપાધિ ના હોય, વ્યાધિ ના હોય. તમારે રાખવા છે જોડે, આદિ વ્યાધિ બધી રાખવી છે. તમારે શું બીજી વાત સમજાય તમને? આમાં શું ના હોય? અત્યારે જે બધું જ પીડા ઉપાધિ ના હોય તો દેહ હોવા છતાંય, દેહ હોય તો એ કશું ના. કૃપાળુદેવનું વાંચન 20 વર્ષથી કરે છે. પહેલા 5-7 વર્ષ બહુ સારો અભ્યાસ હતો, હવે ઓછો થયો છે. કઈ કૃપાળુદેવ નું વચન છે કે સત્પુરુષ ને શોધી ને તેના ચરણ કમળ માં સારો ભાવ અર્પણ કરી દેખાય. એ ભાવ મને અત્યારે પ્રત્યક્ષ દેખાય છે કે છે. ના, એટલે હમદર પડી ને એ જ તમે કૃપાદેવ નું આરાધન કર્યું. કૃપાદેવ નું આરાધન કર્યું, એના હમદર પડી તો બધું નકામું ધૂળ પાણી જતું રહેવાનું. એટલે જ એટલું સમજવા માટે જ કૃપાદેવ વાક્ય કર્યા હશે. બીજું બધું તો એમને પત્રો લખેલા છે, એ શાસ્ત્ર નથી લખેલું. શું લખેલું છે? પત્રો લખેલા છે. તમને જે અડચણ હોય તે પ્રમાણે તમારે લખે. શાસ્ત્ર નથી, ગોખવા જેવી ચીજ નથી. ગોખી નાખવાથી ઉડતું આવરણ થશે, તમે જે ગોખો તેનું આવરણ વધે ઉડતું. પેલા જૂના આવરણ તો છૂટ્યા નથી, દેહાદ્યાસ ક્યારેય મન ના છૂટે. એ કૃપાદેવ કહ્યું છે. તમે શું કહ્યું તમને? કે જ્ઞાની પુરુષ ને મળવા આગળ સત્પુરુષ ને કારણ કે એ સજીવન મૂર્તિ હોવી જોઈએ. અને તે કેવી હોવી જોઈએ? વ્યાખ્યા કહી છે. શી વ્યાખ્યા છે? શાસ્ત્ર જોવું પડશે. ચોવીસ કલાક પચીસ માં નહીં, પચીસ માં નહીં, પચીસ માં નહીં, ચોવીસ કલાક છે દિવસ ના. પચીસ માં નહીં, ચોવીસ કલાક, ચોવીસ કલાક છે દિવસ ના. ઠીક છે, ચોવીસ કલાક છે દિવસ ના. હા, એટલે પચીસ નો કલાક નહીં ને, ચોવીસ કલાક આજે ધ્યાન કર્યું, પછી પચીસ ના કલાક નહીં ગયા. નિરંતર નિરંતર જેને, એટલે ચોવીસે કલાક, ચોવીસ કલાક પણ આખી જિંદગી સુધી આવે. બીજું બીજું આપવાનું જ નહીં, બીજું ધ્યાન જ દેવાનું. તો શું લાગ્યું છે? હા, છતાં નિષ્કિમ જેને આત્મા નો નવા શાસ્ત્ર લખે એવી વાણી ભાઈ, નવા શાસ્ત્ર લખવા એટલે આ લોકો 24 કલાક આત્મા માં રહેશે કે નહી એ તો જાણે તમને પરીક્ષા ના હોય, પણ વાણી પછી કઈ બને તો થોડી ઘણી પરીક્ષા બને તમારે. પછી શું ફાયદો કરે બીજો, બીજા શા લક્ષણ હોય? એ ભિખારી ના હોય કોઈ જાત ના. કે સાહેબ માનના ભિખારી ખરા હતા? ના, માનના ભિખારી એ ન હોય, માનના ભિખારી આચાર્યો હોય, જ્ઞાની ના હોય. માનની ભીખ હશે લોકો છે? કોઈ જગ્યાએ માનની ભીખ હશે ખરી? જ્ઞાની ને હોય નહી. ના, પણ બીજી જગ્યાએ હશે ખરી માનની ભીખ? આપણે બીજાનું શું કરવા જોઈએ? પૂજાવાની કામના હોય, પૂજાવાની કામના હોય, શું કહે છે? છૂટકો જ નથી આમ કરે. હાજર છે એવું તમને જાણતા? પ્રત્યક્ષ જ છે. લોકો એમ કે છે કે પ્રત્યક્ષ જ છે. તમારે પૂછવું પડશે લોકો ને કોઈ આધાર આપશો તમે પ્રત્યક્ષ? એવું આધાર આપીએ સૌભાગ્યભાઈ ને અમને આમ કહ્યું હતું. સૌભાગ્યભાઈ મોદા પડ્યા ત્યારે પોતે ગયા હતા ત્યાં આગળ. ત્યારે એમને એમ કહ્યું કે તમે મુંબઈ જશો તો મને હવે મેં કઈ અંદર રસ્તું નથી, એમ તમારું હાજરી મને નિરંતર જરૂરિયાત છે કે. ત્યારે સૌભાગ્યભાઈ કહ્યું કે મુંબઈ જઈએ તો અમે પ્રત્યક્ષ જ છે તમારી પાસે, એવી રીતે ધારણ કર્યા કરશું એવું કહ્યું. અને પોતાને ઓળવાનું હતું તે આપ્યું એમને, અને પ્રત્યક્ષ છે એવું તમે કર્યા કરો. જેમ આપણે વાક્ય મિત્રને હુઈ ગયા હોય ને પ્રત્યક્ષ બેઠા હોય તો પણ પ્રત્યક્ષ બેઠા જ હોય તો પ્રત્યક્ષ લાગે છે, અને પ્રત્યક્ષ ના બેઠા હોય તો પ્રત્યક્ષ લાગે. પ્રત્યક્ષનો એ કરીએ તો જય સત્યાનંદ. એ પ્રત્યક્ષ પણ બધા લોકોએ શીખાઈ દીધું છે. એમને પ્રત્યક્ષ જ કહ્યું છે પછી વાંધો શું થઈ ગયો? એ વખતે કહેલું એ પ્રત્યક્ષ છું એમ, મરણ પછી પ્રત્યક્ષ નહીં એમ એવું નથી કહ્યું. ના, એટલે પ્રત્યક્ષ લખ્યું છે એનો અર્થ એટલો જ છે કે અમને જેને જોયા છે, જેને અમારું આરાધન કર્યું છે, અને જેને વિશેષ પરિણામ પામ્યું છે તેને અમે પ્રત્યક્ષ જ છીએ કે છે. પણ જેને અમને આરાધન કર્યું નથી, જોયું નથી, જેનું કોઈ પરિણામ ઉત્પન્ન થયું એને પ્રત્યક્ષ કેમ કહેવાય? પ્રત્યક્ષ એટલે આપણને કહેનાર જોઈએ આપણી ભૂલોને. સવાલ જોઈ કહ્યું ને મારી મારી રાજી કંઈ કહેવા આવશે નહીં એમ. કૃપાલદેવ તાર ભૂલને ભાગે નહીં, શાસ્ત્રો થી લાખ અવતાર શાસ્ત્ર થી નીકળ્યો નથી, નિવેડો અનુભવ જ્ઞાન થી. જય દ્રષ્ટિ બદલાય તો સાચું, નહીં તો કૃપાલ જેનો લાખ વખત પુસ્તક વાંચના કરીએ પણ દ્રષ્ટિ કરી તે રહી તો કશું કામ લાગશે નહીં. મિથ્યાત્વ દ્રષ્ટિ કઈ દ્રષ્ટિ છે આપણે સમજાય કઈ દ્રષ્ટિ? મિથ્યાત્વ દ્રષ્ટિ. અરે દ્રષ્ટિ ઘસે તો કામ થાય, નહીં તો એમાંથી કશું કામ થાય. આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન ચાલુ રહેશે ત્યાં આગળ મોક્ષ ની વાત તો કરવી જ નહીં કોઈ. જો મુસલમાનો ને રૌદ્ર ધ્યાન થાય છે આર્ત ધ્યાન, અને જૈનો ને થાય છે અને કૃપાળુજી ના ભક્તો ને થાય છે, તો એમાં ફેર શું રહ્યો છે? શું ફેર રહ્યો? આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન બંધ થાય તો કૃપાળુજી નો ભક્ત કહેવાય. આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન ઓળખો છો? બંધ થઈ ગયા છે નથી શરૂઆત ના પાંચ છ વર્ષ બહુ જ ઊંડો અભ્યાસ હતો. જ્ઞાની પુરુષો ગુપ્ત રહેવા કેમ પ્રયત્નો કરતા હશે? જે છે જ્ઞાની પુરુષો કેમ ગુપ્ત રહેવાનો પ્રયત્ન કરતા હશે? ગુપ્ત રહેવાનો પ્રયત્ન કરે જ નહીં. રાજચંદ્ર એના પુસ્તકમાં લખ્યું, પત્રો ની અંદર લખ્યું છે ને રાજચંદ્ર એમના પત્રો માં એવું જ લખ્યું છે ને, ગુપ્ત રાખજો, જાહેર ના કરશો, મને જાહેર ના કરશો. હા એ તો લોકો આરાધના કરતા વિરાધક વૃત્તિ ના વધારે હતા એટલે એવું બોલે. લોકો આરાધક વૃત્તિ કરતા વિરાધક વૃત્તિ ના, એટલે એમને જાહેર કરે ને એટલે લોકો ઊંધું બોલે. ઓળખીએ છીએ ઓળખીએ છીએ, આવે તો પેલા રાજ નો છોકરો, આપણા એનો છોકરો, આમ તે બોલે ને વિરાધના કરે. જ્ઞાની પુરુષ ને ઓળખે નહીં, જ્ઞાની પુરુષ દેહધારી રૂપે પરમાત્મા કહેવાય. પેલા પેલા પરમાત્મા કરતા મોટા કહેવાય, કારણ પેલા પરમાત્માનો દેહ તો દેહ જોઈતો મળે નહીં અને અમને દેહ સહિત હોય છે. શું કહ્યું? એટલે કૃપાલ દેહ કહ્યું ગુપ્ત રાખજો અમને. શું? એટલે ગુપ્ત હા અમારે ગુપ્ત રાખવું પડે, કારણ કે અહીંની જે અહીં જે બોલીએ છીએ, જે લોકો પામી ગયા છે ને ખાસ બહાર આવતા જ નથી, પછી એમનું સાધીને પછી વળી ના પામી ગયેલા એ બધા બહાર આવે, જે પામ્યા નથી તે બહાર નથી આવતા. પામી ગયેલા જ્ઞાની પુરુષ હંમેશા ઓપન હોય, હંમેશા સંસારમાં જ હોય, એ કઈ ગુફામાં હોય? ગુફામાં તો અભ્યાસીઓ હોય બધા. શું હોય? અને પૂર્ણ દશાએ પહોંચેલા એ જ્ઞાની એ તો સંસારમાં હોય, ભીડમાં જ હોય અને લોક કલ્યાણ જ કરતા હોય. એટલે એ ગુપ્ત ના હોય, ગુપ્ત એ વસ્તુ રહેના જ નહીં. જ્ઞાની ગુપ્ત ના રહે, અભ્યાસીઓ ગુપ્ત રહે. કોણ રહે? અભ્યાસીઓ. જ્યાં સુધી અભ્યાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી એ ગુપ્ત રહે, જાત જાતની કસરત શાળા ઉભું કરે. પણ જ્ઞાની એટલે પૂર્ણ દશાથી, એને તો સંસારમાં લોકોનું કલ્યાણ કરવાનું. એટલે જેટલા જ્ઞાની થશે એટલા સંસારમાં આવીને ઉભા રહે છે, લોક કલ્યાણની મોટા મોટી જરૂરિયાત હોય. એ ગુફામાં મરે નહીં, ગુફામાં બધા અભ્યાસીઓ હોય. અધૂરા હોય પૂર્ણ ના હોય, એટલે અભ્યાસ કરનારા જેવું હોય તેને અભ્યાસ કરવા માટે ગુફાની જરૂર, એકાંત ની જરૂર. એકાંત નહી. જ્ઞાની પુરુષ ને ભીડ માં એકાંત હોય. શું કહ્યું? બહુ ભીડ હોય તારે એકાંત, એકાંત જ હોય નિરંતર. મને તો એકાંત થયા બધા બીજું જોતો જ નથી. હું જોવા જોઉં થાય અત્યારે મને એકાંત વધે. અને તમે બધા એકાંત માં બેઠા હોય તો તમારે ત્યાં આગળ થશે. બધો મથરો આવીને બી માનસિક મથરો આવે, લિંગિક મથરો આવે, બધું ઊભું કરે. બધું દેહાધ્યાસ છૂટે તો કામ થાય. દેહાધ્યાસ છૂટે તો ઉકેલ આવે. દેહાધ્યાસ શું છે ને પેલો સમજે તો દેહાધ્યાસ છૂટે. દેહાધ્યાસ છૂટવા માટે દ્રષ્ટિ બદલાવી છે. આ દ્રષ્ટિ છે તે દેહાધ્યાસ દ્રષ્ટિ છે. અને એ દ્રષ્ટિ બદલી આલે તારે દેહાધ્યાસ થતી. દેહાદ્રાસ જવા માટે શું નામ આપનું નામ શું? પાનાચંદ. પાનાચંદ તમારું આપનું નામ? એમનું નામ પાનાચંદ. તમે મને મેં કહ્યું હતું પાનાચંદ આવ્યા છે ને, એટલે મેં કહ્યું પાનાચંદ દેખાતા નથી. હું એમને ઓળખું પાનાચંદ થઈ ગયા. અહીં દેખાતા નથી. મેં કહ્યું એમ છે આવીને ગયા છે. કાલે આવ્યા હતા તે મને યાદ આવ્યું પછી. એટલે દેહાધ્યાસ છૂટે તો કામ થાય એવું છે. દેહાધ્યાસ છૂટવાનો રસ્તો છે કે દ્રષ્ટિ બદલાવી જોઈએ. દ્રષ્ટિ બદલાવવા માટે પોતે રોંગ દ્રષ્ટિને ફ્રેક્ચર કરવી પડશે. રોંગ ફ્રેક્ચર થાય. શિવ પુરાણ છે એ બધી વાતો સાચી છે કે ગપ્પુ છે?